તમારે શું સંબંધ શું શું ઓળખો છો? દાદાની ભાષામાં ફાઇલ નંબર વન, ફાઇલ નંબર વન, હા, અને વાઈફ ફાઇલ નંબર ટુ, છોકરા ફાઇલ નંબર થ્રી, ફોર, સિક્સ, એટલે ફાઇલ નંબર વન અને ખાઈ પીએ એને જોયા કરે બસ, એટલું બરાબર છે. એક ફાઇલ નંબર શું ખાધું પીધું એ જોયા કરે બસ, એ એમના ધર્મ છે. જોયા જાવું જાણવું એ એમના ધર્મ, અને ખાવું પીવું એ દીપક નો એને ફાઇલ નો ધર્મ છે. અત્યારે તમે વાત સાંભળો છો, કોણ બોલી રહ્યું છે? ફાઇલ નંબર 1 કે છે, એક વિભાગ થયો ને. આ ટેપ રેકોર્ડ બોલી રહી છે. શું રહી છે? ઓરિજિનલ ટેપ રેકોર્ડ. આ સેકન્ડરી ટેપ રેકોર્ડ. આ ઓરિજિનલ ટેપ રેકોર્ડ. આ ઓરિજિનલ ટેપ રેકોર્ડ બોલી રહી છે. તમને સમજ પડે છે? શું બોલી રહી છે? ઓરિજિનલ ટેપ રેકોર્ડ. હા, તમારે તમે બોલો છો તે ઓરિજિનલ ટેપ રેકોર્ડ, પણ તમને તો અહંકાર છે હું કેવું બોલ્યો કેવું નહીં. તમે ગાળ દીધી હોય તો તમે જ મેં માલિક બનો કે ના મેં દીધી, મેં ભૂલ થઈ, મારી ભૂલ થઈ. અને તમે માન આપ્યું હોય તો તમે કહો મેં કેવું માન આપ્યું. તો જોડે ને આ પછી એપ રેકર બધું કરે. હું અક્ષરે બોલું છું, બધું ટેપ રેકર છે. ફક્ત હું તો જ્ઞાતા દ્રષ્ટા પરમાન છે. આ દાદા ભગવાન નહીં, આ તો એમ પટેલ છે. શું પબ્લિક ટ્રસ્ટ છે? શું છે? પબ્લિક ટ્રસ્ટ. દાદા ભગવાન 14 લોકનો નાથ નહીં બેઠેલો છે. એક ફરો અમથા દાદા ભગવાન બોલશો તો તમારે કલ્યાણ થઈ જાય. સમજ પડી? કારણ કે પબ્લિક ટ્રસ્ટની બહાર છે. શું છે? પબ્લિક ટ્રસ્ટની બહાર. હા, લિમિટની બહાર છે. હું એક સેકન્ડ આ શરીરમાં રહ્યો નથી. મનમાં વચનમાં કે શરીરમાં કોઈ એક સેકન્ડ પણ રહ્યો નથી. નિશ્ચિત તમને સમજાય? નહીં સમજાય. હમણાં હમણાં માની લેવાનું, ખાલી અત્યારે માની લેવું. માની લેવાનું. એક સેકન્ડ પણ રહ્યો નથી. જ્ઞાન થયા લગભગ 21 વર્ષ થયા, પણ સેકન્ડ જ્ઞાન થતા પહેલા હું આમાં જ રહેતો હતો. હું જ પટેલ હતો. શું હતું? પટેલ હું હતો, કોન્ટ્રાક્ટર હું હતો, બધું હું જ હતો. જ્ઞાન થયા પછી આ બધું દસ્તાવેજ ફાટી ગયા બધા. ધ વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટસેલ્ફ. ગોડ હેઝ નોટ પઝલ ધીસ વર્લ્ડ એટ ઓલ. ઓનલી સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ. આ તમને એવિડન્સ ભેગો થયો છે આજે? એ સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ. શું છે? મારે જવું છું દાદા મળવા, પણ તે કોઈ બોલાવા આવ્યો બધું તમારું ધાર્યું નથી થાય. તમે આમાંના એક મેમ્બર છો, એ હું કહું કહું છું. તમે આના પાર્લામેન્ટરી પદ્ધતિથી તમે એક વન ઓફ ધી ક્યાં ચૂકાયા છે કે તમને સમજાય જતી વાત મારી? આપણે વાત ના સમજાય તો નથી, અને વાત સમજવા માટે જ છે. અને તો હું તમને મુક્તિ આપીશ, તમને તમારે જે જોઈએ છે એ આપીશ. પણ એકવાર સમજો, સંદેહ કાઢો બધા. અનંત અવતારનો રોગ ભરેલો છે. શું ભરેલો છે? અનંત અવતારનો. અને તે પાછો સંસાર રોગ કહેવાય છે. કેવો કહેવાય છે? કયો રોગ? સંસાર રોગ. સંસાર રોગ. અને તે પાછો ક્રોનિક થઈ ગયો છે. કેવો થઈ ગયો? એટલે અમારે બધા માથાકૂટ કરવું પડે. માથાકૂટ કરીને જો એ રોગ નીકળી જાય, જ્ઞાની પુરુષ કાઢી શકે, બાકી બીજો કોઈ કાઢી શકે? જે પોતે નિરોગી થયેલા હોય તે કાઢી શકે. ખબર પડે ને? તમારામાં જ્ઞાન શબ્દ હોય જ નહીં. તમારામાં અત્યારે જ્ઞાન હોય નહીં. તમારા શું આખા જગતમાં નથી જ્ઞાન? જ્ઞાન શબ્દ ક્યાંથી લાવે? એટલે મોડે બોલે કે મને જ્ઞાન છે, મને જ્ઞાન છે, એ સમજતો નથી. જ્ઞાન કોને કહેવાય તે સમજતો નથી. શું કહેવાય છે? એટલે બોલે ખરા જગત માં બહુ લોકો બોલે જ્ઞાન. એ જે કે છે નાના વાણી નો સંયોગ તો મને મૌની નો સંયોગ એ ફરક ખરો. એ દાદા ભગવાન જે કે કેવા માંગે છે આપ જો જ્ઞાન વિશે કેવા માંગો છો તે જ્ઞાનાવરણીય કર્મ નો ક્ષયોક્ષમ છે કે મોહનીય કર્મ નો ક્ષયોક્ષમ? એનાથી આ જ્ઞાન થી એનો ભેદ કરી શકાય? જ્ઞાનાવરણીય જેને જ્ઞાન કયો છો એ મોહની કર્મ નો ક્ષયોક્ષમ, અને જગત જેને જ્ઞાન કે છે એ જ્ઞાનાવરણી નો ક્ષયોક્ષમ. એવો એ તમે ભેદ કેવા માંગો છો? એવું છે ને, જગત જેને જ્ઞાન કે છે ને એ જ્ઞાન જ નથી. બુદ્ધિ છે જગત ને બુદ્ધિ માં રહેલું છે. આખું કેમ રહેલું છે? બુદ્ધિમાં, જ્ઞાન માં નહીં પણ બુદ્ધિમાં. આખા જગત ના તમામ સબ્જેક્ટ જાણે પણ એ જ્ઞાન માં સભાય કે ભાઈ આટલું જ્ઞાન છે એવું ના કેવાય. શું કે? બુદ્ધિ કેવાય. બુદ્ધિ કેવાય, બરાબર છે. તમને લાગે ને? હા બરાબર છે. તમને શું લાગે છે? બુદ્ધિ કેવાય. અને પોતાનું સ્વરૂપ એકલું જ જાણે તો જ્ઞાન કેવાય. શું કહ્યું? બરાબર છે. પોતાનું હું કોણ છું એટલું જ જાણે ને, અનુભૂતિમાં આવી અનુભૂતિ છે એ જ્ઞાન કેવાય. હવે જ્ઞાન અને બુદ્ધિ નો આધાર શું છે? ચા આધારે બુદ્ધિ કેવાય છે તે તમને કહું. આ સૂર્યનારાયણ નો પ્રકાશ અહી અરીસા પર પડે છે, એ ડિરેક્ટ પ્રકાશ કહેવાય ને. અને અરીસા નો પ્રકાશ રસોડામાં પડે છે એ કયો પ્રકાશ કહેવાય? ઇનડિરેક્ટ. ઇનડિરેક્ટ પ્રકાશ. ઇનડિરેક્ટ પ્રકાશ ને બુદ્ધિ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? બુદ્ધિ કહેવામાં આવે છે ઇનડિરેક્ટ પ્રકાશ. અને ડિરેક્ટ પ્રકાશ ને જ્ઞાન કહેવામાં આવે છે. હવે ઇનડિરેક્ટ પ્રકાશ કેવી રીતે તમને ઉત્પન્ન થાય છે? કે આત્મા નું પ્રકાશ તમારા ઇગોઇઝમ ના મીડિયમ થ્રુ બહાર આવે છે તે બુદ્ધિ છે. શું છે? ઇગોઇઝમ ના મીડિયમ થ્રુ આવે એ બુદ્ધિ. બુદ્ધિ છે તે જેવા પ્રકારનું ઇગોઇઝમ હોય તેવા પ્રકારની બુદ્ધિ હોય. કેવી હોય? બરાબર છે. આ દરેક ની બુદ્ધિ જુદી જુદી છે, કારણ કે જેવું પ્રકારનું ઇગોઇઝમ એવું જ પ્રકારનું મીડિયમ એ, અને એવી પ્રકારની બુદ્ધિ ઉત્પન્ન થાય. એ સમજાય વાત છે આપને? મને બુદ્ધિ કેટલી હશે તમારા કરતા? થોડીક બધા હશે ને? કઈ કે છે ને તમે? ના ઘટપટ સમજ કે એ અમારી સમજણનો વિષય નથી. મને બુદ્ધિ નથી બિલકુલ. આખા જગત માં હું એકલો જ બુદ્ધિ કરો માણસ છું. એટલે બે પુસ્તકો લખ્યું છે, અમે અબુધ છીએ. અબુધ, અબુધ. હા, કારણ કે ઇગોઇઝમ હોય તો બુદ્ધિ થઈ જાય ને, તો ડિરેક્ટ પ્રકાશ થઈ ગયો. શું થયું? ઇગોઇઝમ છે નહીં એટલે શું થયું? ડિરેક્ટ થઈ ગયો. ડિરેક્ટ પ્રકાશ થયો એટલે જ્ઞાની થયો પણ બુદ્ધિ નથી. શું થાય? લોકો માનીએ નહીં બુદ્ધિ વગર નથી ભાઈ. બુદ્ધિ બુદ્ધિ હોય તો મને કહેવામાં શું વાંધો? અબૂત થવાનું કોને ગમે? ગમે તો ખરું. અમે લખ્યું પુસ્તક માં અમે અબૂત થયા છીએ. શું કહ્યું? જગત માં એકલો જ અબૂત છું. શું? કારણ કે બુદ્ધિ ઇગોઇઝમ જે જેની મીડિયમ થ્રુ થકી બુદ્ધિ થવા નથી, એ મીડિયમ ઉડી ગયું. ઇગોઇઝમ ઉડી ગયો તો આ બધાને ઉડી ગયો છે, પણ એમનું ઇગોઇઝમ હજુ સંપૂર્ણ પ્રકારે જ્યાં સુધી અમારી આજ્ઞા પાડે છે ત્યાં સુધી સંપૂર્ણ પ્રકારે વિલય ના થાય. શું થાય? ખબર ને? અમારું વિલય થઈ ગયું છે એટલે અમે અભૂત કહીએ. અભૂત અમારી આજ્ઞા પાડશે ત્યાં લગી સંપૂર્ણ પ્રકારે વિલય નહીં થાય. એટલે શું? ધીમે ધીમે વિલય થતું, જેમ જેમ આજ્ઞા પાડતી જાય તેમ તેમ વિલય થતું જાય, તેમ તેમ નિર્દા થતી જાય. અને નિર્દાત કરવી પડશે ને? ડિસ્ચાર્જ થયું પડે છે. બરાબર. આ તો કામ. અને ડિસ્ચાર્જ થયા પછી જ ચોખ્ખું કહેવાય છે, નહીં તો એમને એમ ચોખ્ખું કહેવાય ને. અત્યારે એમને સુખ વર્તે બધી રીતે. એ છોકરો કહેતો એવી રીતે આધિ વ્યાધિ ઉપાધિ કશું અડે નહીં. અને એને જ ભગવાન કહે અત્યારે. આ છોકરા જગતના હિન્દુસ્તાન લોકો ભગવાન કહે, આ ફોરી ના હોય ભગવાન કહે. આવું જોયેલું ના હોય ને, આવું સાંભળેલું ના હોય ને વર્લ્ડ માં અજાય બી કેવાય. એવું તો આ સાધુ અત્યારે આવું સાંભળેલું ના હોય. આવું હોય છે, બની શકે ને? આપનામાં અને એનામાં તારતમ્યતા શું એમ? તારતમ્યતામાં એ તો કશો જ ફેર નથી મારા, એના ફક્ત ફેર એટલો છે કે વ્યવહાર ધર્મ વ્યવહાર પૂછ્યું કાચું લાયેલો છે. શું થયું? એટલે જગત ના લોકો ને સમાધાન કરાવી શકશે નહીં, નહીં ત્યાં સુધી પૂર્ણતા એ ના કહેવાય. શું કહ્યું? નિર્જરામાં ફરક નહીં, નિર્જરામાં ફેર નહીં. શું એની તમારી નિર્જરામાં નિર્જરામાં ફેર નહીં? નિર્જરામાં ફેર નહીં કહેવાય નહીં. તમે કહો છો ને કે નિર્જરા થતી રહી છે, એમને નિર્જરામ ફેર કરો, એમને નિર્જરામ ફેર કરો. એ મારી આજ્ઞા ના આધીન નિર્જરા થવાની. અને મારી તો નિર્જરા ઘણો ખરો ભાગ થઈ ગયો. કેવું? અમારે તો અમારું મન જ ના હોય. મન કેવું હોય? એક સેકન્ડે સેકન્ડે ફરિયાદ કરે. કેવું? કોઈ જગ્યાએ 5 મિનિટ કે 2 મિનિટ ઊભું ના રહે. અને એમનું હજી સાથે મન ઊભું રહે. શું થાય? ઊભું રહે મન. આ માટી જેમ બમરતી હોય ને કોઈ જગ્યાએ ગોળી પાછળ, એ રીતે એનું મન થોડી વાર ઊભું રહે. પછી પાછા જ્ઞાનથી એમ ચેતી જાય, પાછી જાગૃતિ કરી દે. અને અમારે તેવું મન જ ના હોય. અમારું છે તો મન ઓપન માઇન્ડ હોય. કેવું હોય? ઓપન માઇન્ડ. હા, ઓપન ટુ સ્કાય. અને તો જ અમને આ ખેર જ્ઞાન દેખાય. બધું આ હું જોઈને બોલું છું. આ બધું હું ચોપડીને બોલતો બરાબર. આ ચોપડીની વાત નથી, આ પુસ્તક ને શાસ્ત્ર ની વાત નથી. હું જોઈને બોલું છું. આ સમજો. પછી આજ્ઞા પાડવા માટે અહંકાર રહે. હા, એક બે અવતાર બાકી રહ્યા. પણ અહીંથી મુક્તિ થઈ ગઈ. સર્વ દુઃખો નો અભાવ થઈ ગયો. દુઃખ નો અભાવ ને જ મુક્તિ કરી છે. બરાબર. પછી અમને લોકો કહે છે તમને વેલા મોક્ષે જશે. મારે ઉતાવળ શું છે? મારે મોક્ષ જ છે ને. હજી સ્વાન લોકોનું કલ્યાણ થાય. શું કહ્યું? લોકો જે સુખ આપણે પામીએ તે સુખ લોકો પામે એવું ઈચ્છા ભાવના ના હોય બધાને? હોય. હે? હોય ને હોય. આપણે એ બધા દિવાનવાદી રૂપે થયા તો હું ઓબ્ઝર્વેટરી રૂપે થયો. શું કહ્યું? શું કહ્યું? લોકોનું કલ્યાણ થાય, લોકોનો ફાયદો થાય. લોકો જગત વાભર્યું નથી, જગત જાણ્યું નથી, ચિંત્યું નથી, વિચાર્યું નથી. તે બધી વાત નહીં સાંભળવાની. ભલે ભલે ને સમજાય છે તમને? વિચાર્યું નહીં તો બહુ કર્યું છે, પણ અનુભૂતિ નથી થતી માણસ. ના, આ જે હું જે કહું છું એ તો વિચાર્યું નથી. વિચાર્યું આ અક્રમ વિજ્ઞાન છે. બરાબર. અક્રમ એટલે આ કાળમાં જ ઉભું થવું જોઈએ. ચોથા આરામ અક્રમ ઉભું થયું ના ચાલે. પાંચમા આરામ અત્યારે ક્રમ ના ચાલે. કેમ? હે? એમ કેમ? ક્રમ ક્યારે ચાલે? અત્યારે આ જૈન ધર્મ છે ને, આના વૈષ્ણવ ધર્મ છે, વેદાંત ધર્મ છે, બધા ધર્મો છે, બધા ક્રમિક માર્ગ છે. કેવા છે? ક્રમિક માર્ગ. હવે ક્રમ ચાલે નહીં અત્યારે. ધર્મો છે પણ ચાલે નહીં. એ તમે આપને સમજાય થોડી? નથી સમજાવ. તમને સમજાય? સમજાવો. ક્રમ ને ચાલવાના માટે એનું બેઝમેન્ટ હોવું જોઈએ ને. બેઝમેન્ટ. એનું બેઝમેન્ટ શું છે ક્રમ નું? કે મન, મન મનમાં જે વિચાર આવ્યો તે વાણીમાં બોલે અને તે વર્તનમાં આવે તો ક્રમ કહેવાય. તો ક્રમ નું બેજન મળ્યું. અને આવું ના હોય તો ફ્રેક્ચર થઈ ગયું હોય તો ક્રમ ને ક્રમ બંધ થઈ જાય. અને વાત મારી સમજાય નથી. મને ત્રણેય મન વચન ને એમ તમે કહો છો ને કોમ્બિનેશન ની જરૂર ખરી? એવી જરૂર ખરી ત્રણેય ને કોમ્બિનેશન ની? ત્રણેય ની એકતા હોય તો જ ક્રમિક માર્ગ ચાલુ રહે. નહીં તો ત્રણ માં તો જુદું જુદું પડ્યું, ક્રમિક માર્ગ બંધ થઈ ગયો. મન વચન કાયા ની એકાત્મ યોગ હતો. તમામ દેહધારી નો, તમામ દેહધારી નો, તમામ એક પણ દેહધારી એવો ના હોય તેનો એકાત્મ યોગ ના હોય એવું બને નહીં. ચોર નો, લુચ્ચા નો, ચોર બારવટિયા નો, બધા નો એકાત્મ યોગ. કેવો? એટલે ખોટું નતા બોલતા? લોકો જૂઠું નતા બોલતા? નહીં, જૂઠું બોલતા હતા પણ કેતા હતા કે હું હું આ જૂઠું બોલવાનું જ કે છે, જૂઠું બોલવાનું. હા, અને હું આ તમારી છોકરી ઉઠાવી દેવાનું છે એવું કે બસ કરે કરો. ચોર હતા, લુચ્ચા હતા, બધું જ હતું. મનમાં જેવા વિચાર હોય તેવું વાણી થી બોલે ને તેવું વર્તન કરે તો ક્રમિક માર્ગ ચાલુ. અત્યારે તમને એવું લાગે છે વેપાર થઈ ગયો થોડો ઘણો ઘણો થઈ ગયો, ક્રમિક માર્ગ બંધ થઈ ગયો અને એના સબસ્ટિટ્યુટ માં અક્રમ ચાલુ થયો. આ હું નિમિત્ત છું ભક્ત. શું થયું છે, 5000 માણસો ને આવું જ્ઞાન અપાયેલું છે. હજુ કેટલા ને અપાશે એ તો છોકરો સમજે સમજે છે ખરા. ચાર દર્શન કરવા આવ્યા છે, એમને શું એમને શું જોઈએ છે, જોઈ તું છે ને કઈક છે આકર્ષણ તો છે. કેટલી જગ્યાએ એવું નથી બનતું કે લોકો લોકો બધા બહેરા છોકરા એમ કે અમે જઈએ છીએ ત્યાં આગળ સાંભળવા માટે. બહેરા છોકરા કે છે અમે તમારી જોડે આવ્યા, ના તમને સમજ ના પડે એવું નહીં કેતા. કઈ ના લોકો કે છે ગામડા લોકો એવું કેતા છે, ગામડા લોકો એવું કેતા છે નઈ, ગામડા લોકો કે છે કૃષ્ણમૂર્તિ માં કિનારા ઘણા છે એવા. શું કે છે એમાં બહુ કિનારા છે. એટલે કૃષ્ણમૂર્તિ કૃષ્ણમૂર્તિ ના માં જે હમણાં જાય છે ને એની પાછળ થી હું એમના એમને બહેરા છોકરા મળવા જઉં છું કે સાહેબ કઈ ગયા તો હમણાં ગયા. આપડે કઈ તમે નહીં જતા હતા કે ના એ તો એ ધૂની છે કે છે. શું કે ધૂની છે બધા ને તો પૂછાય, બધા ભાઈ ના ધૂની કે છે. એટલે મારે શું છે ને કમી હોય તમારી બાયડીઓ ધૂની કે છે ને, તમારી ચાર આના કેવી હિંમત ના રહી બૈરી ધૂની કેવી રીત કેવાય. બરાબર તમને સમજાયું આ વાત. જય શું કે છે તમને મારી વાત સમજાય. ધૂની કે છે એવું પતિ પતિ વર્ણે રહેનારા તો આગળ ધૂની કે છે એ કે છે. પણ કે ખરી પણ બહેરી નું સર્ટિફિકેટ એ તો કે ઓછું ફાઇનલ સર્ટિફિકેટ કહેવાય. એ સિવાય સાહેબ ફાઇનલ સર્ટિફિકેટ બીજા કોઈ છે જ નહીં. તમને બધી રીતે ઓળખે એ જ ને, બીજાને તો એટલું બધું ઓળખાણ હોય. જો તારો વટ પાડી દેવું બોલ. અહીં બેઠા છે સાહેબ, અહીં બેઠા છે સાહેબ બેઠા છે ને વાત પાડી દીધી. એટલે સાચી ધૂની કહેવાય કે તો 100,000 અવતાર સુધી કૃષ્ણમૂર્તિ પણ હબળવા જાય ને તો ચારો ના લાયો ના હોય ને આમ તો એટિકેટ માં. અરે મેર ચક્કર ઘણ ચક્કરો કઈ જતા લોકો છો તે. જો બૈરા છોકરા ના આવે ત્યાં ધર્મ જ એવી વસ્તુ જ નથી. જ્યાં બૈરા છોકરા બધું આવે નઈ કંટાળે એ જગ્યાએ ધર્મ જ એવી વસ્તુ. એ તમને સમજાય વાત, મારી વાત સમજાય તમને. થોડી થોડી સમજાય છે એટલે કે એક વસ્તુ જો માણસ માં આવી હોય તો એની અસર ઘર માં પણ પડી. બૈરા છોકરા બધે આકર્ષણ હોય તો સમજવાનું ના હોય, બધું સમજણ ના પડી એ ના જોવાનું. પેલા સમજણ ના કોથળા ચારો ના આવે, અક્કલ ના કોથળા કેવા. કૃષ્ણમૂર્તિ નું હભળાય બધા અક્કલ ના કોથળા છે. શું છે અક્કલ ના કોથળા, કોથળા ચારો ના વેચાય છે ના આવે એને વેચીએ ને ચારો. પ્રેક્ટિકલી એમ તમે પ્રેક્ટિકલી કયો છો. હા બૈરા છોકરા જોડે આવે તો તું તર નહીં તો એકલો ના મરીશ. શું કહ્યું, બૈરા છોકરા જાણે આવે તો જાણું કે આપડે ધર્મ થશે. છોકરા ના આવે તો ના સમજવું કે અહીંયા ધર્મ છે જ નહીં. તો શોનો ધર્મ હોય છે, ધર્મ હોય તો આકર્ષણ હોય. બૈરા છોકરા નાના છોકરા રોડેલીઓ ડોસીઓ ગૈડા ગૈડી બધા આવે. શું કહ્યું, એકલા ટાઈ વાળા એકલા જ આવે. અને કૃષ્ણમૂર્તિ કે છે ખરા, તે કે તમે કશું પામ્યા જ નથી કે છે, તમે કશું પામ્યા જ નથી. તે કૃષ્ણમૂર્તિ ને વળવું પડે છે. સારા માણસ કૃષ્ણમૂર્તિ સારા માણસ છે, એ ફોરેનર માટે લાયક છે. આપડા આ ઇન્ડિયનો માટે 100,000 વર્ષ એમની જોડે ઇન્ડિયન ફરે તો એ સુધરે નહીં. પણ એમને પોતાનું જ્ઞાન થયેલું છે, એને જ્ઞાન દાન કેવું હોય? એ તો સહજ માણસ છે, એને જ્ઞાન કેવું હોય? એ તો બુદ્ધિ વાત છે એમ. એટલે વાણી બહુ ઊંચી હોય, સમજ પડે ને? અને તે એનો જાગૃતિ છે. શું છે? શું છે? પોતાની જાગૃતિ નહી, એટલે જાગ્રત થયેલા પુરુષ છે, જ્ઞાન નથી, પણ બુદ્ધિ વાત છે. શું છે? નહી સમજાયું? ના સમજાયું. જાગૃતિ છે એમની, પોતાની અંદર જાગૃતિ છે. હા, એ શું કે છે કે તમે જાગૃત થાવ. શું કે છે? જાગૃત થાવ. જાગૃત થાવ કોણ કે? જાગૃત થયેલો હોય તે કે. શું કે? પણ તે ફોરેન માં કેવા જેવું છે, જ્યાં લોકો વિષયો માં જ પડ્યા છે. શેમાં પડ્યા છે? વિષયો માં જ પડ્યા છે. જાગૃતિ તો ભાન નથી, એ અવેરનેસ ની વાત. અવેરનેસ છે નહી, એને અવેરનેસ કરવાનું છે. આ ઇન્ડિયા ના લોકો ને કહેશે અવેરનેસ, અવેરનેસ. એટલે હું ઇન્ડિયા ના લોકો તો બિવેરનેસ થઈ ગયા ને એલર્ટનેસ આવું થઈ ગયા છે. બિવેરનેસ નથી થયા તમે? એલર્ટનેસ ની ઉપર આ એક્ઝેક્ટનેસ છે. શું છે? એક્ઝેક્ટનેસ. પછી આગળ કશું કરવાનું નહીં, પછી અહીં સંપૂર્ણ જાગૃતિ. એક્ઝેક્ટનેસ એટલે સંપૂર્ણ જાગૃતિ. એટલે કૃષ્ણમૂર્તિ બહારના લોકોને માટે ફોરેન માટે કામના સહજ સ્વભાવી છે. કેવા છે? સહજ સ્વભાવી. સહજ સ્વભાવી. ફોરેનના લોકોને દર્શન કરવા જેવા છે. આપણે દર્શન કરવા જેવા માણસ છે. શું કહ્યું? જરાય પાપનો વિચાર ના કરે. શું કહ્યું? પાપનો વિચાર નહીં કરે. જય ના આવે. સમજો ને? પણ છતાં જ્ઞાની નહીં. એ બધું સ્થૂલમાં જ વાત ચાલે કરે. સ્થૂલ. એનું શું કારણ? જો એનું કારણ શું? એમને એકલું નિર્જાત થયા કરે છે. શું થાય છે? નિર્જાત થયા કરે. અને થોડું થોડું સાથે એમ હિસાબ બંધાયા કરે કે બહુ ખરાબ નહીં, પણ ઊંચા ચડવાનો, ઊંચે જાય ગયો. અને લોકોને કે ગુરુ કરવા નહીં, આમ ના કરવું. શું કે છે? શું કે છે? ગુરુ નહીં કરવા એમ. હા, પોતાની મેળે ચડવાનું છે. હા, તે પછી લોકો બધા આવીને કે ગુરુ કરવા ના કે છે. મેં કહું આખા જગત માં કોઈ પણ માણસ એવો જન્મ્યો નતો જેને ગુરુ કરવા ના કહ્યું હોય. એકલા જ કે છે. શું કે છે? બીજા બધાએ ગુરુ કરવાનું કહેલું છે. કોણ કહેલું છે? તમને કેવું લાગે? બધાએ કહ્યું છે. એમને એકલા જ ના કે છે. કારણ કે એમને એકલા સાથે ના કહેતા હશે. મને કે છે, મેં કહ્યું એમને ગયા અત્યારે ગુરુ મળ્યો ને, તે એમને હેરાન કરેલા મનમાં નિયાણું કરેલું છે કે ગુરુ ના જોઈ માથે. શું કહ્યું? બરાબર. તે ઉપર લોકો ને ઉપદેશ આપે. એટલે તમને જરૂર છે, લોકો ને શું ઉપદેશ આપે? રિએક્શન છે, રિએક્શન છે. હા, એટલે ખોટું રિએક્શન છે બધું. જો કોઈ માને નહીં ને ગુરુ કર્યા કરતા, અહીંયા આગળ સ્ટેશન જવું હોય ને તો ગુરુ કરવા પડે કે ભાઈ રસ્તો કયો છે, ભાઈ દેખાડશો તમે? ગુરુ વગર જગત ચાલતું જ નથી ને. બરાબર, તમે સમજ પડે ને? ગુરુ વગર તો કશું ચાલતું જ નહીં. પણ એમને આ ગયા અવતાર ગુરુ એવો મળેલો નહીં, તે બિચારા ને એ થઈ રહ્યા છે. બઉ સારા માણસ છે, દેવ જેવો માણસ છે. એ કે છે આ ખોટી વસ્તુ નો પ્રચાર કરે છે તો તે નિર્જરા છે. હા, પણ શું થાય એમને? નિર્જર ને, જે ભર્યું છે માલ, ભરેલો માલ જાય એ નિર્જા કહેવાય. સમજો ને? સમજો ને? ફરી જો એ ખોટી છે એવું સમજે તો ફરી એવું ના ભરે, પણ એ તો ખોટી છે એવું સમજતા નથી. સમજી ગયા? એટલા ચોક્કસ ચોક્કસ છે, બહુ ચોક્કસ. શાસ્ત્ર, ભગવાન નું શાસ્ત્ર ને આરાધના કરેલી, નિધિધ્યાસન કરેલું. શું કહ્યું? તમને સમજાયું ને? ફરી જો એમ કે આખું હું આ બોલું, આ વિચાર ખોટો છે, તો ફરી પેલું નિર્જા થઈને આગળ નવે સાથે પાછું જોઈન્ટ થઈ જાય. એ તો ખરું જ માને છે. અને કોઈ નહીં છે જે પાપ નો વિચાર નથી આવતો છે પુરુષ ને. શું કહ્યું? આપણા બધા સાધુઓ ને પાપ ના વિચાર આવે છે. અને એમને સેજે પાપ નો વિચાર નહીં. આવો નીચ પાપી પુરુષ એ બોલે છે ને, તો કોની પર દ્વેષ પૂર્વક નહીં બોલતા કે આ કોના સાથે લઈને આવ્યા છો, કપડા રજી ના પહેરીને આવ્યા છો, ફરાળામાં આવ્યા છો, એ બોલે છે ને? એનો દ્વેષ નહીં. આપણે બહુ ઊંચો પુરુષ છે. વિશિષ્ટતા તો છે એના. હે, કઈ વિશિષ્ટ છે માણસ? વાળીના માટે દેવ જેવો છે. ફોરેન ના લોકો દેવ તરીકે માને બહુ સારું. અને આપણે એ તો કામના જ નહીં. આપણા લોકો આ વિકલ્પી લોકો હેડો ને કે શું જાય છે, આપડે બે કલાક સાંભળવા જઈએ કે આપડે શું જાય છે એવું બોલે બોલે શું બોલે. એક ફેશન થઈ ગઈ છે અમને સાંભળવાની, ઘણા ઘણા માટે ફેશન છે કે ક્યાં કૃષ્ણમૂર્તિ માં જઈ આવ્યા અને કૃષ્ણમૂર્તિ પાસે કે કશું કરતા નથી, તમારે કશું થવાનું નથી કે પોતે એવું બોલે બોલે છે. શું બોલે છે એવું તમે સાંભળો છો પણ યુ વોન્ટ ફોલો. I can read from your faces that you are not following me. કહેતા જ છે ને. પોન્ડિચેરી જતા હતા લોકો, ત્યાં શું છે મારું તો ત્યાં કશું ધર્મ ભર્મ ના હોય. ધર્મ ક્યાંથી પોન્ડિચેરી ધર્મ હોય? પોન્ડિચેરી યોગ છે. શું છે? યોગ છે અને એ સંકલ્પ છે. સાચું છે, ખોટું નથી, પણ તમારે જો ધર્મ જોઈતો હોય તો જ્યાં ધર્મ હોય ત્યાં જવું જોઈએ. શું તમે સુપ્રામેન્ટલ ને સંકલ્પ કહો છો? સુપ્રામેન્ટલ ને જે એમને જે સુપ્રામેન્ટલ હતું ને તેને તમે સંકલ્પ કહો છો? એમની જે સંકલ્પ હતો કેવું કે અહીંયા આગળ દિવ્ય ચેતના સાથે દૈવી સુખો ઉત્પન્ન થાય. શું કહ્યું? અતિ માનસિક અવતરણ ની હા ચેતના શું કે એ અહીંયા આગળ સાથે લોકો ને ઉત્પન્ન થાય દૈવી સુખો અવતરણ થાય એનું. હે? અવતરણ થાય એનું. અવતરણ થાય એ એમનો સંકલ્પ અને તેના માટે યોગ કરેલો. ધર્મ જેવી વસ્તુ ના હોય ત્યાં ધર્મ કેવી રીતે હોય? ધર્મ તો જ્યાં આગળ આત્મા સંબંધી કે આત્મા સંબંધ ના સાધનો ની રસ્તા હોય ત્યાં ધર્મ હોય. એ આત્મા નહી, અતિ માનસિક ચેતના એ આત્મિક નહીં, દેવા દેવા નહીં. એટલે દૈવી કહો છો તમે એને? દૈવી શક્તિ હતી કોઈ? નહી, સંકલ્પ શક્તિ. સંકલ્પ સિદ્ધ થવા માટેનો યોગ કરેલો કે આ પ્રમાણે થાવ. અત્યારે તમે નિયાણું કરો કે ભાઈ આમ લોકો આ સુખી થઈ જાવ અહીંયા આગળ, એ નિયાણું કહેવાય. એમાં ત્યાં ધર્મ જેવી વસ્તુ ના હોય. ધર્મ એટલે તો ત્યાં આગળ એક શુભાશુભ નો માર્ગ હોવો જોઈએ. ધર્મ એટલે બે માર્ગ, એક શુભાશુભ એટલે અશુભ માંથી શુભ માં આવો એ ધર્મ, અને બીજો શુદ્ધ ધર્મ. બે ધર્મ શુભાશુભ ત્યાં ના હોય અને શુદ્ધ ના હોય. અશુદ્ધ જ રહ્યું ક્યાં? ક્યાં અશુદ્ધ નહીં, એ માર્ગ જ જુદો છે, એ રસ્તો જ જુદો છે. નહીં, ત્યાં આગળ શુભ માર્ગ નહીં. ત્યાં આગળ શુભ માર્ગ કરો પણ એ એમની કક્ષા નો માર્ગ. શુભ શુભ ભગવાન ની કક્ષા નો વિતરાગો નો શુભ કહેલો હોવો જોઈએ. કેવું? વિતરાગો નો હોવો જોઈએ. શુભ વિતરાગો ની વર્ણન હોવું જોઈએ. આ તો એમની કક્ષા નું વર્ણન, એ કઈ શુભ ના ગણાય. શું આ સમજમાં આવે છે તમે? એ વાત વિતરાગો નું શુભ બને, આમાં શુભ માં ફેર કરો. એ તો એમની ભાષા નો શુભ કહેવાય. શું સમજે ને? અને તેથી એ લોકો ફીઓ બીઓ લે ને, 2000 રૂપિયા લો તો એમ દર્શન કરવા. ફી નથી, પોન્ડિચેરી માં ફી નથી લેતા. હે? પોન્ડિચેરી માં ફી નથી લેતા. પોન્ડિચેરી માં ફી નથી લેતા. ફી નથી લેતા કે છે ના દર્શન કરવાના? એટલા ના ના ખબર હોય તો એમની કિંમત જ ના હોય ને. સમજાય અજ્ઞાની પાસે માથાપુર કર્યા શું અર્થ? આ તો અમે જોવા ગયેલા ત્યાં આગળ બધાનું કેવું કેવું છે કેવું તે બધું જાણવું જોઈએ ને. શ્રી અરવિંદ હતા ત્યારે ગયા હતા આમ પાછા રમણ મહર્ષિ નું સાથે કે ભાઈ ત્યાં આગળ ત્યાં કઈ એટિકેટ હતી નહીં? જો એટિકેટ છે તો ધર્મ નથી. શું કહ્યું? રમણ મહર્ષિ પાસે નહીં હતી, ખુલ્લું હતું. ખુલ્લું ત્યાં ધર્મ કહેવાય. શું કહેવાય? રામકૃષ્ણ પરમહંસ એટિકેટ નથી, ત્યાં ધર્મ કહેવાય. એમાં કોઈ જ્ઞાની પુરુષ ખરા? એમાં કોઈ જ્ઞાની પુરુષ ખરા? કોણ? રમણ મહર્ષિ, રામકૃષ્ણ પરમહંસ. લૌકિક રીતે જ્ઞાની કહેવાય. પરમાર્થ ની ભાષામાં ના, લૌકિક રીતે જ્ઞાની કહેવાય, લૌકિક રીતે બધું કહેવાય. પરમાર્થ ની ભાષામાં ભક્ત, સાચા ભક્ત કહેવાય. શું કહ્યું? સાચા ભક્ત. રમણ મહર્ષિ ભક્ત કહેવાય કે જ્ઞાની કહેવાય? રમણ મહર્ષિ ભક્ત કહેવાય. રમણ મહર્ષિ ભક્ત. રામકૃષ્ણ રામકૃષ્ણ કરતા ઊંચા ભક્ત. પણ ભક્ત ને તમે સાધક કયો છો? સાધક કયો છો? ભક્ત સાધક સાધક સાધક કયો? પણ સાચો માર્ગ છે, માર્ગ સાચો છે ને, એટલે ભક્ત આગળ આવી જાય. તો હું કોણ છું એ રમણ મહર્ષિએ જાણ્યું નથી કે નથી જાણ્યું કે રામકૃષ્ણ પરમહંસ છે. શું કહ્યું? આ ભક્ત ને પણ એ જાણવાના પ્રયત્નમાં છે. આ પંચમ કાળમાં આના પહેલા કોઈ બીજા જ્ઞાની પુરુષ થયેલા ખરા? એક શ્રીમદ રાજચંદ્ર, શ્રીમદ રાજચંદ્ર સિવાય બીજા કોઈ જ્ઞાની ખર્ચો નહીં થયા તેવું. અને જે લોકો કહેતા ને જે બીજા બીજા વચ્ચે ગાળામાં થયા છે જ્ઞાની, એ બધા લૌકિક હતા. શું હતા? આત્મા સંબંધી નતા કોઈ, લૌકિક. હેમચંદ્રાચાર્ય કે બીજા કોઈ જૈન આચાર્ય? તમને તમને અનુકૂળ આવે તે કરજો. અમે તમને પૂછો ને, તમે અમે અદબત કહી દઈએ, અમારા નામ બામ કોઈ ના દઈએ. અમે અદબત કહી દઈએ કે હેમચંદ્રાચાર્ય સંપૂર્ણ જ્ઞાન માં કઈ ઉણા હશે. શું કહ્યું? કઈ ઉણા હશે. અને આ શ્રીમદ રાજચંદ્ર આત્મ જ્ઞાની કહેવાય. શું કહ્યું? સરસ સર પડે જ્ઞાની કેટલી ડિગ્રી ના કિંચિત ઉણા જ કેવ જ્ઞાન માં? કેવું? કેવ જ્ઞાન માં કિંચિત ઉણા. અને આ આત્મ જ્ઞાન મહાપરાણે. કેવું? આત્મ જ્ઞાન મહાપરાણે, બાઉન્ડરી પર. એટલે આત્મજ્ઞાન અમે થયું. આ જ્ઞાની છે ને પેલામાં ફેર તમને સમજાય? તમને સમજાયું? નામ છે ફેર તમારું? કુંદાચાર્ય ની ઊંચી થઈ ડિગ્રી શ્રીમદ રાજચંદ્ર. બહુ ઊંચી ડિગ્રી. કેવ જ્ઞાન થી સહેજ જ ઉણી. કઉ છું કેવ જ્ઞાન થી સહેજ જ ઉણી. અને આપની આપની કઈ કક્ષા દાદા? અમારી તો તમે કહો એ ખરી, બાકી અમારી ડિગ્રી કોઈ થતી જ નથી. એવું ના, અમે ડિગ્રીધારી છીએ નહીં. જો અમારી ડિગ્રી કઈ છે? અમે લઘુત્તમ પુરુષ છીએ. શું છીએ? લઘુત્તમ. અને અભેદ અભેદ સ્વરૂપે છીએ. શું છે? આ અમારી ડિગ્રી. અમારી ડિગ્રી ડિગ્રી ના હોય. ડિગ્રી તો માથા મૂકવી પડે, પાછો બોજો કરી જાય માથા નો. અમારે શ્રીમદ રાજચંદ્ર માં અને આપનામાં ભેદ સમજવાનો કે એક જ કક્ષા ના સમજવાનો? કે એના કરતા ઊંચું સમજવું? શું સમજવું? ઊંચું નીચું કરશો નહીં. આપડે જ્ઞાનીઓ માં ઊંચા નીચા કોઈ હોતા નથી. તમે પૂછો તેથી તમને સમજાવું છું. કરશો જ્ઞાની થયા પછી ઊંચા નીચા હોતા નથી. પણ તમને એ ભેદ માં ના સમજાય એટલા માટે તમને સમજાવું છું હકીકત. તો અને પેલા જે રમણ મહર્ષિ ની બધી વાત જુદી છે. શું થયું? રમણ મહર્ષિ ને બધા જ્ઞાની નો એ સાધકો છે. શું છે? સાધક છે. સાચા સાધક. સાચા સાધક ને જ્ઞાની માં ફેર શું? કઈ હોવર્મ જ્ઞાની થઈ જાય સાચો સાધક. શું કેવાય નઈ? શું આપડે એને ઉતારી પાડીએ બને નહીં? રામકૃષ્ણ પરમહંસ જાણો છો તમે? આ બધી દશાઓ થયા પછી છે તે મુસ્લિમ મુસ્લિમ ધર્મ સ્વીકારેલો જાણો છો? સાધના કરી હતી એ ખ્યાલ છે. હે? એમણે મુસ્લિમ ધર્મ સ્વીકારેલો સાધના કરવા માટે સ્વીકાર્યો તો એટલા પૂરતું ને? સાધના કરવા માટે અમુક ટેમ્પરરી કાળ માટે સ્વીકારેલો. એ કે છે કે સાધના કરવા માટે અમુક ટેમ્પરરી કાળ માટે સ્વીકારે ત્યારે તેવું હતું કે ટેમ્પરરી સ્વીકારે? જેટલો વખત મુસ્લિમ ધર્મ સ્વીકાર્યો નહીં તેટલો વખત પેલા બધા બધા ધર્મ પાળેલો અસ્વીકાર કર્યો. બરાબર છે. શું કહ્યું? સાચી વાત છે. એ કર્યો તો એમણે. એ શું તમે કહો છો એમાં? ના, છતાંય પણ કહું છું કે એ મોક્ષ ના માર્ગ નામ પર છે. શું છે? મોક્ષ માર્ગ ઉપર છે. એવું શા માટે કર્યું એમણે? એવું શા માટે એમણે કર્યું? કરના ઉદય બધા અનુભૂતિ લેવાની હોય. રીંગણાનું શાક ખાવ, બટાકાનું શાક ખાવ. શાક એટલે શાક, શાક એટલે જલેબી ના કહેવાય. શાક જલેબી કહેવાય. અનુભવ થઈ ગયો તો પછી અલગ અલગ માનના છે. જરૂરત છે ને માટે? પડે આ તો હજુ વિકલ્પો છે હજુ. એ તો માતાજી ની કૃપા તેથી આટલા દીધ્યા. શું કહ્યું? માતાજી ની સદન સાચી પછી માતાજી ના લડકા હોય એવી રીતે કામ કરતા હતા. શું કહ્યું? એટલે આટલું નહીં પીવું. માતાજી ને પ્રભાવ છે એટલું દીધું. બાકી મારી મનમાં વિકલ્પ આમ કરવું તો થઈ જશે, આમ કરવું થઈ જશે, આમ કરવું. પણ એમની વાણીમાં અને વર્તન એ બહુ ઊંચો હતો. શું કહ્યું? તમારી આસપાસ રહેનારા જે છે પૂજ્ય મોટા ને એ બધા પૂજ્ય મોટા અને તમારી આસપાસ રહેનારા તમારા એ એરિયામાં છે ને વડોદરા ના, એટલે ગુજરાતમાં મોટા થઈ ગયા ને બધા. હા, એ સાચા સાચા માણસો હતા, સાચા ભક્તો, સાધક્યો છે એ રીતે. સાચા સાધક, સાચા મોટા બહુ સાચા પુરુષ હતા. નિર્મળ કૃપાળુ શ્રી હરિ હતા એક. એ બધા સાધકો. હવે તમને ટૂંકામાં સમજી જાવ ને, મહાવીર પછી આ બે જ કયા છે, ત્રીજા એ પોતે, પછી પ્રશ્ન જ ક્યાં રહ્યો? લો પ્રસાદી. તો કશું પાનું નથી. અને આ સાથે પરસત્તા છે એવું જયારે ભાન થયું હોય કે ત્યાંથી આપણા સાધકો માં આવી ગયા. તમે સમજે ને, ત્યાંથી સાધક માં આવ્યા ને તો ભાન થયેલું નથી. જયારે હું સુકેતું છે સંદેહ પડ્યો નથી એ સાધક પણ નથી. શું કહ્યું? એ તો બધા બહુ બાવા છે, જુદા હિમાલય માં ઠેર ઠેર બાવા બેઠા છે. અને ભ્રાંતિ ને જ મજબૂત કરે છે. શું કરે છે? ભ્રાંતિ ને મજબૂત કરે છે. ભ્રાંતિ ને મજબૂત કરવું એમાં સાધક કહેવાય ખરું? સાધક કહેવાય. સમજો ને, પણ એ મજબૂત કરી રહ્યા છે, પણ ગેરકાયદેસર નથી. કારણ કે એક થી હો સુધી હોવાની કિંમત કે 99 ની કિંમત? 100 સુધી નો આંખ હોય તેમાં કયા આંખ ની વધારે કિંમત હશે? એક કરતા 99 ની વધારે કિંમત. એક થી 100 સુધી ના આંખ હોય તેમાં કયા આંખ ની વધારે કિંમત? 100 ની કિંમત વધારે થાય. એક થી 100 સુધી નો આંખ હોય તો કયા આંખ ની કિંમત વધારે? 100 ની કિંમત ને 100 ની કિંમત વધારે હોય તો લાવો એકડે થી પાંચ સુધી કાઢી દે. મારી કાઢી દે 3-8 તો પડી જાય. શું થાય? એક ની કિંમત વધારે કહેવાય, પાયો તો એક આપે છે. કોઈ ની વધારે ઓછી છે નહી, આ બધા ભેગા થયા તેથી બધાની કિંમત છે. શું છે? એવી રીતે અહીંયા આગળ જ્ઞાની નો ધર્મ અને હા અજ્ઞાની નો ધર્મ, તો શરૂઆત બિગિનિંગ ધર્મ ની શરૂઆત થી એન્ડ સુધી બધું આંખની માફક રહેલું છે. કેવું રહેલું છે? આપ સમજાય છે? એમાં કયો કાઢી નાખશો, કેન્સલ કરશો? નહીં કરી શકાય. હે? નહીં કરી, કાઢી ના શકાય. હા, એટલે આ બધા ધર્મ સાચા છે આપણે એમ કેવું? શું કેવું? સમજણ, કોઈને હેલ્પ નુકસાન થાય એવું બોલવું નહીં. આપણી વાણી એવી ના હોય કોઈ દુઃખદાયી થઈ પડે. સમજણ. અને આપણે શું કરવાનું છે? ક્યાંથી ક્યાંથી કમ્પ્લેટ પદ્ધતિસરનું છે? સાધકની બહારની, સાધકમાં આવ્યો સર કે છે, પર સત્તા જાણી ગયો કે હું સુકેતું એવો સંદેહ પડ્યો તેને સાધકમાં આવ્યો. પેલા બધા સાધક બાધક છે. કેવા છે? સાધક બાધક. સમજણ, સાધક ને બાધક. એમ સાધક એટલે 150-200 રૂપિયા કમાય પાછો. આપણે ક્રિયાઓ કરીને આમ કરીને જપ કરીને તપ કરીને પછી શિષ્ય જોડે બખાડા કરીને 4500 ખોઈ નાખે, એના હાથમાં શું રહ્યું? કઈ ન રે, કઈ ન રે. માઇનસ સાધક બાધક. શું કહ્યું? તમને સાધક બાધક ગમે કે સાધક ગમે? સાધક ગમે તો છે, બરાબર છે, પણ આવીએ ત્યારે એની મૂળ વસ્તુ ત્યાં છે કે આવવાનું છે. એટલે તમને વાત સમજાઈ રહ્યા? એક થી હોવાથી નો આંકડા છે એમાં કયો તમે આંકડો કાઢી નાખ્યો તો? એટલે હું એક ની નીચે જઈને બેઠો છું. આ હો ઉભા રાખવા માટે લઘુત્તમ ભાવે બેઠો. કેવું બેઠો? લઘુત્તમ ભાવે. હા, એક લઘુ છે અને હું તો લઘુત્તમ ભાવે બેઠો છું. બોલો બધા મારી પર છે ને બધા? પછી તમારો આ કામ મૂકવા જાઓ બધા જોડે. શું કામ લાગે? કામ લાગે ખરો? અહીં તો તમારું બોક્સ લઈ જાઓ. અહીંયા આગળ મને તમે અત્યારે પદવી પદવી કઈ આપશો? નહીં, મારે જોઈ હતી નહીં, મારી પદવી મને મળી ગઈ છે. શું થયેલું છે? સમજાય છે ને તમને? બરાબર. તમારું મોક્ષ નું કાર્ય કાઢી જાઓ. અને દાદા આવા જ્ઞાની છે, બહુ મોટા જ્ઞાની છે. એવું અહીંયા આગળ તમારું તમારું જો માફ કરવા જઈએ, માફ મપી જાય એવું છે. શું છે? તમારી બુદ્ધિ મપી જાય છે. શું છે? બુદ્ધિથી મપી જાય. ખબર પડી જાય કે આ કેટલું માફી શકવાની નહીં, ખબર પડી જાય ના. પાંચ લાખ નો હીરો હોય અને તમે કહો કે ભાઈ 50,000 નો છે, તો તમારી બુદ્ધિ માં કેટલું અજ્ઞાની છે. કેટલું અજ્ઞાની છે માટે અહીં અહીં કહે છે ને, અહીં લઘુત્તમ કેટલા માટે કહે છે? અમે લઘુત્તમ છીએ. શું કહ્યું? આનો કારવા જ ના જશે. કારવા એના કરે લઘુત્તમ શું ખોટું? અમૂલ્ય કહેતા પાછળ બીજા ની ચડે, એના કરતા અમે લઘુત્તમ કહે રાખવું જ થઈ જાય. તારા કરતા ના ના ભાઈ. શું કહ્યું? ના ના. અરે ખરેખર છીએ, નાના જ છીએ. પૂછવું છે કારણ કે બધા આ તો આ ચૂકે તે બધે બધા દિવસ કા ટાઈમ બીજા કોઈ પૂછે. મન બુદ્ધિ ચિત્ત અહંકાર નું જે સામ્રાજ્ય છે એ બધું ખાલી થવા માંડે ને, સગવડ થાય તારે જાય ને. મનમાં એ બાળક ના હોય ને, ઈચ્છા જાગશે બીજાઓને. ના, એવું મનમાં એમ થાય કે અમારા દાદા અરે બી ના એવું મપાય નઈ. કેવું? જ્ઞાનીઓ ને માફ કાઢવા જાય ને તેની બુદ્ધિ મપાઈ જાય. શું થાય? હોય 5 અબજ નો, 2 લાખ નો હશે કે જાય દુનિયા ની. જ્ઞાની તો શ્રીમદ રાત્રે શું કહ્યું? 2000 રૂપે પરમાત્મા. શ્રીમદ રાત્રે શું કહ્યું? 2000 રૂપે શું કહ્યું? પરમાત્મા. 2000 રૂપે પરમાત્મા જાય ને કે ભાઈ કોઈ સર આપડે ભેગા થાય ગરબા થઈ ગયું ને. ટ્રેનમાં સુપર ફ્લ્યુઅર સુપર ફ્લ્યુઅર ને ચાર્જ આજના પાસે એટલી ચાર્જ થાય છે, બીજી ચાર્જ નહીં થતું. શું કહ્યું? બીજું બધું ડિસ્ચાર્જ છે. હવે આજ્ઞા પાડે તો ઉકેલ આવે. આજ્ઞા પાડવાથી શું થાય? તમે કર્મ ઉડી જાય બધા પોતે આજ્ઞામાં રહે. શું થાય? આજ્ઞા આપનારની જોખમદારી છે. કોની જોખમદારી છે? આજ્ઞા આપનાર. બધી જોખમદારી અમારી. અગર તો બીજું તમારે એ જોવું હોય થર્મોમીટર તો હું આપું કે જ્યાં પુણ્ય પાપ આડે રૂપે છે ત્યાં વિતરાગો નો મુક્તિ ધર્મ નથી.